અગત્ય ગયેલા આત્મા પ્રેતિયોની માં પ્રવેશી અને એને ખોરાક ની ઈચ્છા થાય ત્યારે કોઈ મનુષ્ય ના દેહ માં પ્રવેશી એની ઈચ્છા પૂર્ણ કરે કે જે તે દેહ માં પ્રવેશી એને આત્માને પણ હરી દેશે. તે વેળાએ દેહ માં પ્રશ્નેલ હોય તે દેહનો આત્મા તેમજ મન બુદ્ધિ હરી ના લે તો અમલ નહી ફક્ત એનો અમલ જેમ દારૂ પીએ છે ત્યારે આપડે મન બુદ્ધિ ચિંતા અહંકાર હોય છે તે અમલ નહી દારૂ નો જ અમલ આપી હોય કે પ્રેતાત્મા ના વાંચન કર્યું તે વાત વાત કરી એક જ કેવા લાગે છે કે લખ્યું છે એમાં તો સાથે બધું સમજે એક વાક્ય અવશ્ય સમજે કે રોકે જીવ સચન ધપા અમે અવશ્ય શું કે છે રોકે જીવ સ્વચ્છંદ દાદા એ સ્વચ્છંદ રોકાય કેવી રીતે એ સ્વચ્છંદ રોકાય કેવી રીતે સ્વચ્છંદ આ મેં કર્યો તો એને રોકે ને એ સ્વચ્છંદ રોકાય કેવી રીતે ના એટલે પાછું બીજું વાક્ય કર્યું સજીવન મૂર્તિ વગર જે કઈ પણ કરવાનું બંધન છે એનો અર્થ દઈશ એટલે સજીવન મૂર્તિ ફરી કહે ને તો બે એટલે સવારમાં કરે નહીં વાપરવા કજું વાપરવાનું મેં પૂરવા તો આપણી ઓળી બાજુ મૂકી દે સવારમાં કોઈ મુક્ત પુરુષની પાસે જા હિન્દુસ્તાન નું કોલ પણ કર કોઈ જાય દરી આવે કદાચ ના દરી આવે તો પોતે બધા દસ હજાર પણ એને એની બાધા જાય નિયમ કરે નિયમ ઉપર તું મળે આવે નહી નિવેડો જ નથી તું લાખ અવતાર દસ પુસ્તક ભાગા કરી તું ક્યારેક પુસ્તક છે તો બુદ્ધિ છે બુદ્ધિ છે તો નિવેડો નિવેડો જ્ઞાની પુરુષ ને ઓળખાણ જ્ઞાની પુરુષ હોય પણ એની ઓળખાણ પડતી નથી તે પેલા જે ત્રણ દોષ કૃપાળુદેવ જે કીધા છે માન રાગ અને અરે ના આપણે ઓળખાણ શું ઓળખાણ હતા લોકોને પૂછીએ ક્યાં લાગડા તમને હાર લાગે છે તમે હજે છે લાગડા અમને હાર શરીર સારું થયું મારું ત્યાં આપણે ખાવા મારતા બીજું કઈ વાંધો નહીં કરતા ટૂંકું ટચ ટૂંકું ટચ હા લોકો ધર બચે ધર પૂછીએ પછી હો ભજન થાય એ આપણું થાય છે પણ પોતાની અક્કર થી ના આવજો પોતાના અક્કર હોય નહી અને નાનું છોકરું પ્રિન્સિપલ ની પરીક્ષા કરે શું કરે પ્રિન્સિપલ કે આ પ્રિન્સિપલ સર મારે લાયક છે એવું પ્રિન્સિપલ ની પરીક્ષા કરે નાનું છોકરું મેટ્રિક થયેલો માણસ હોય તે પ્રિન્સિપલ ની પરીક્ષા કરે કે આવું આવું આવો લાવો પ્રિન્સિપલ પરીક્ષા કરો પછી પ્રિન્સિપલ તરીકે રાખો કે એને હવે એ પોતાની માંગણી પ્રમાણે કે પોતાના પોતાના વિચારો પ્રમાણે કે એ પ્રમાણે માગે કેવી રીતે મળવાનું છે એ નાનું છોકરો પોતાની માંગણી પ્રમાણે કે પોતાના વિચારો પ્રમાણે માગે તો એ કેવી રીતે મળવાનું નહીં એક નાનો છોકરો પ્રિન્સિપલ ને પરીક્ષા કરવા જાય તો આ લોકો શું કે હું આ પ્રિન્સિપલ શું કરીશ પ્રિન્સિપલ સારી કરી પ્રિન્સિપલ ની પરીક્ષા છોકરો કેવી રીતે લઈ શકવાનો પ્રિન્સિપલ ની પરીક્ષા છોકરો કેવી રીતે લઈ શકવાનો એવી રીતે આ જ્ઞાન ની પરીક્ષા કેવી રીતે તું તરબૂત જેવો જ્ઞાન ની સીધી પરીક્ષા તરબૂત તમે પછી જ્ઞાની વર્તા નથી પછી ગૌરી પરીક્ષા કરતો આવતો નહીં, જ્ઞાની પરીક્ષા કરવાનું અમારી પરીક્ષા. બધા લોકો આજુબાજુ પૂછ્યું અને આપણે જોયું કે લોકો અત્યારે હોશિયાર છે, બધા છે, બધા કેમનું સવાર છે, બહુ સારું છે. આપણે એ કરવાનું જે થશે એ કરી. જ્ઞાની બીજા પૂછે તો એ પોતાની વાત રાખી, સીધા પૂછે બીજા વાત રાખી. પછી એ પેલા ઓર્નામેન્ટલ માં જ આવે ને એ બધા એ સમજાવવાના ને. કઈ કરીએ છીએ એવો એક જાતનો એક ખોટો એક આત્મસંતોષ રહે છે. ઓર્નામેન્ટલ માર્ગ ની અંદર કઈ કરીએ છીએ એવો એક વાતાવરણ કેટલું સુંદર લાગે છે, વાતાવરણ લાગે એવું મસ્તી બધા ઓર્નામેન્ટલ રસ્તા બધા લોકો જાય ગમે. અરે વિરોધાભાઈ અરે ભાઈ આપણે આટલા બધી ઉત્તર બતા દક્ષિણ કરતા રસ્તો જે બધો હતો તે ફેન કારણ થયું. એનો અર્થ શું છે? ઉત્તર બતા રહ્યા પછી દક્ષિણ ખોટ બિલકુલ ખાતા નથી. તમે વડનાર હોતો આપણી વગેરે સારી કે છે જમતો નથી હજારો વર્ષ પહેલા પણ કોઈ ઋષિ મુનિ અમુક પ્રકારે ઓમ બોલી ગયો હશે એના જે પ્રત્યાઘાતો અંદર ચાલુ રહે એ ક્યાંય પકડે ખરા કે એમ આ જે આખો ઉભો થાય નાદ પણ એ બધું એમાંથી એનું નામ દે એ ભાઈ એવું ફળ મળે પછી જેટલો વધારે પ્રચાર થાય એટલો સારો છે. તે માટે કોઈ ભાવિક ને અમુક પુસ્તક કોઈ પણ પુસ્તક છપન હતું હોય તો વહેંચી છે કે તેમ હોવું ઘટે કાયદો આવો જોઈએ. એટલે પ્રકાશક ને સર્વ સ્વાધીન આ વાક્ય ન હોવું ઘટે. હવે આ પ્રકાશક ને સર્વ સ્વાધીન ના રખે તો લોકો દુરુપી રહે. શું કહ્યું? પરમિશન વગર રિપ્રોડ્યુસ કરવી એ ડેન્જરસ છે. એક વાક્ય અહીંથી લેશે, એક અહીંથી લેશે, એક અહીંથી લઈ જશે. જેમ સર્વહર સ્વાધીન લખો તેમ લખો કે એક અક્ષર છપાવે પણ એક અક્ષર પણ જવાબદારી પડતા પડી જાય છે. કોઈ આપવા દેવાય છે ને અધિકાર ના હોય. ફક્ત એક લાયકાત વાળો માણસ હોય તો પરવાનગી આપે પણ તે એને એકલા ને અપવાદ તરીકે લગી ના અપાય. કારણ લોકો દુરુપયોગ કરે મને. એટલે માનવ સ્વભાવ જ એવો છે દાદા કે પોતાને અનુકૂળ હોય લઈ લે. પોતાને અનુકૂળ ભાઈ ગાળે ગાળે અંદર થાય દાખલ બીજા વિચારો આ વખતે આવી જ ન શકે. બીજા વિચારો એવું છે ને કે કોઈ પણ નામ લો તારી જયારે દોસ્તી બોલો તો વિચાર અવકાશ નહીં પણ એકાગ્રતા થાય છે. એવું છે ને. અને આ એકાગ્રતા તો ઠીક છે પણ આ સવર એનો કીર્તન ભક્તિ નો એકદમ ફળ મળે. ચિંતુ કીર્તન ભક્તિ નું શું ફળ મળે? અરે આ દવા ખરાબ જઈ અને એક માણસ જતો બધા હાર જતો પેલા થતા ફૂલના એ બધા પાંચ પચાસ ભેગા થયા રહી જતો હતો. લઈ જતો દવા ખરાબ ચડાઈ જતો હતો બધા દાદા ભણવા. આવું અમુક વસ્તુ કામ થાય કામ નીકળી જાય ગમે તે માણસ અજાણ્યા મળે પણ જતી ગયા અજાણ્યા લોકો બહુ માણસ બોલે. લોકો આપણે દેખાય છે ને આમ બોલજો પછી ભગવાન ભેગો થયો ના થયો એનો સવાલ નથી. સતત પર આપણે આપણે જલેબી બધું ખાતા કહ્યું ને એટલે પછી સંયમ સુખ એટલે વૈભવ સુખ કહેવાય. કેવું? નહી ચિંતા ઉપાધિ કે વૈભવ સુખ કહેવાય. પછી વાતચીત કરીએ છીએ કે આવો આવો આવો ને. આત્મા ને અલગ અનુભવો એના માટે સાધન શું? એથી અનુભવ એના માટે સાધન શું? આત્મજ્ઞાન અને ભેદ વિજ્ઞાન, દેહ ને આત્મા બે નો ભેદ પાડી આપે એવું વિજ્ઞાન, કે આ ભાગ દેહ અને આ ભાગ આત્મા, એવું ભેદ વિજ્ઞાન જે કાઢી આપે તે બે જુદું અનુભવ કરવા આવે, જેમાં કાંકરા અને આ ગૌ, ગૌ કાંકરા બે જુદા પાડવા પડે ને, એ દેહ ને આત્મા બે જુદા પાડવા, દેહ કયો ભાગ અને આત્મા કયો ભાગ એ જાણનાર જોઈએ ને. ધ્યાન કરવાની જરૂર ખરી, આત્મધ્યાન માટે સમય કાઢીને એના માટે ધ્યાન કરવાની જરૂર ખરી, આત્મધ્યાન કરવા સમય કાઢીને બેસવાની. ધ્યાન તો ધ્યેય નક્કી કર્યા પછી ધ્યાન, ધ્યાનમાં કરનાર કોણ અને ધ્યેય શું છે, આ બે ભેગા થાય એટલે ધ્યાન ઉત્પન્ન થાય. શું કહું, જાતા ને ધ્યેય બે ભેગા થાય એટલે ધ્યાન ઉત્પન્ન થાય. આપણે ધ્યેય આત્મદર્શન લેવું ને, ધ્યેય આત્મદર્શન, પોતે ધ્યાતા બે નક્કી થાય ત્યારે ધ્યાન ઉત્પન્ન થાય. હવે આત્મા નું ધ્યેય નક્કી કરવા માટે આત્મા નું જ્ઞાન જાણવું છે કે આત્મા શું છે, આત્માનું જ્ઞાન જાણે છે એને ધ્યેય તરીકે મુકાય. તો મુંબઈ જવું છે ધ્યેય કરો, પણ મુંબઈ જાણવું જોઈએ આજુબાજુનું છે તે વાત એ જોવું જોઈએ, બધું જાણવું પડે ત્યાર પછી મુંબઈ જવાનું. શું કહ્યું આ વ્યવહારમાં એવું આત્મા શું છે એ બધું જાણવું પડે. જાણી જાય તો પછી ધ્યાન ની જરૂર જ ક્યાં, જાણી જાય પછી કદી ધ્યાન ની જરૂર નથી, ધ્યાન પેલા આત્મા જાણવો પડે. ચાલો કોઈ આત્માનું કાર્ય જોયેલું ખરું, આત્મા નો સ્વરૂપ આનંદ જે થી અલગ, ઇન્દ્રિય થી અતીત તે સ્વરૂપ આનંદ એટલું સાધારણ છે અનુભવ માં આવે. શું કે છે, દેહ થી અલગ આત્મા નો આનંદ એવું એટલું સાધારણ રીતે ખ્યાલ માં આવે, અનુભવ માં આવે. દેહ થી અલગ શરીર થી અલગ આત્મા નો આનંદ એવો કઈક સાધારણ અનુભવ માં આવે. પણ આત્મા કશું કરે છે આપણા દેહ માં રહીને, એવું તમને શું લાગે? શાસ્ત્રો વાંચે છે, શાસ્ત્રો છે, અભય છે શાસ્ત્રો, કે શાસ્ત્રો ના કયા લખ્યા પ્રમાણે આધાર પાડે છે એ પ્રમાણે શાસ્ત્રો વાંચે સાંભળે એ પ્રમાણે શક્તિ પ્રમાણે અમલમાં મૂકે. શાસ્ત્રો વાંચે સાંભળે પછી એ પ્રમાણે શક્તિ પ્રમાણે એને અમલમાં મૂકે ત્યારે આપણા લોકો આત્મા કહે છે ને એવું. આત્મામાં આવું કોઈ ગુણ નથી, તેથી આત્માનો ભેદ ઘડતો નથી. આત્માનો ભેદ ભોગ કરો, ભોગ એકાદ કોઈ હોય જ્ઞાની પુરુષ મુક્ત પુરુષ તો ભેદ થાય, એટલે આત્માનો ભેદ કોઈને જાણે નહીં. અરે આત્માનો દેહ ને આત્મા બે કઈ જુદા પાડવાના, જે તેનો પાણી લાવ્યો હતો તેમ જો જુદો થઈ જાય, પાણી એક થયો હોય તે જુદો થઈ જાય, દેહ ને આત્મા જુદા મુક્ત પુરુષ તે જુદા થયેલા હોય તો જુદા. પણ એ શું થાય છે, આત્મા એક મોટો શબ્દ જ રહી જાય છે, આત્મા આત્મા આત્મા એમ શબ્દ રહે છે, એનો કઈ કશો પરિચય નથી મળતો. એથી લખ્યું ને ચાર વેદે, ચાર વેદ ભણી રહે એટલે વેદ બોલે ધીસ ઇઝ નોટ ધેર. અહીં ઠાકુર કરવા કેવું આત્મા આત્મા વેદ માં હોય નઈ, કે આત્મા પુસ્તક માં હોય નઈ, ધીસ ઇઝ નોટ ધેર ગો ટુ જ્ઞાની, કે જે ચાર વેદ ના કોઈ છે કલ્પિત આત્મા ની વાત થાય, પણ એ કલ્પના આવવી જોઈએ ને, કલ્પિત આત્મા છે જ આપણે જેટલો જેટલો કલ્પીએ ને એટલો બધો, એટલે બરોબર, એટલે કલ્પના નો કઈક દેહ તો હોવો જોઈએ ને, કલ્પિત આત્મા ની એમની કલ્પના, એને આપણે પ્રતિષ્ઠિત કહીએ છીએ, પ્રતિષ્ઠિત કહીએ છીએ આપણે, મૂળ આત્મા ને નથી પ્રતિષ્ઠિત કહેતા, આ બધું ક્રિયા કરે છે બધું પ્રતિષ્ઠિત આત્મા કરે, મૂળ આત્મા ને જાણે તો છુટકારો, એટલે શું કરે દાદા, એમાં પ્રતીતિ નહીં આવી, એમાં પ્રતીતિ નહીં બેઠી, પ્રતીતિ બેહે નહીં અને શંકા જાય નહીં, આત્મા આવો છે કે તેવો છે શંકા જાય નહીં, કોઈને ગઈ નહીં હિન્દુસ્તાનમાં, એક માસ એવો નથી જેને આત્મા આવો છે કે તેવો છે એવી શંકા ગઈ ગઈ હોય, એની વસ્તુ નથી, આ તો બહુ ખરો નાની પુરુષ હોય ત્યારે કઈ ના હજારો માણસ ને શંકા જાય મગી જાય, આપણ લાગે છે મૂળ આત્મા ને જાણવાનો ઉપાય, મૂળ આત્મા ને જાણવાનો ઉપાય, મૂળ આત્મા ને જાણવાનો કઈ ઉપાય, મૂળ આત્મા ને જાણવાનો કોઈ ઉપાય, એક નાની પુરુષ ને કહેવાનું કે આપણે સાહેબ મારું કઈ મને કઈ આ આત્મા બે બે જુદા પાડી આવો, એ પાડી આવે, કારણ કે ડોક્ટર પાસે જઈએ સાહેબ આપણને કહે કે સાહેબ અહીં આ દરદ થયું છે તો ચાર ભાગ વધ્યો છે એ ગંધી કાપી લો તો ઓપરેશન કરી નાખશે, એ જુદું કરી આપે, એ રીતે જ્ઞાની પુરુષ બધું જુદું કરી આત્મા એટલે બે જુદા જ કરી આપે, પછી એકાકાર ના થાય, એકાકાર પછી થાય નહીં અને ત્રણ સુધી જુદા પડે નહી, જ્ઞાની પુરુષ ના સિવાય જુદા પડે નહી, કારણ કે જુદા પડતી વખતે જ્ઞાન એટલું કામ નથી કરતું, જ્ઞાનાકૃતિ પાપો પ્રસ્તુત કરવા પડે, અને ભગવાન ની કૃપા ઉતારવી છે, બધા ટાઈમ સાથે થાય ત્યારે કામ થાય, જ્ઞાન એટલાથી કામ થતું હોય તો આપણું લોક બોલે આપણે જેવું બોલીએ છીએ ની એવું બોલેલું કામ થઈ જાય, જ્ઞાન એના આપડે જેવું બોલીએ જેવું કેટલો બોલવા માંડ્યો તો દાદા, પછી આપ જે જ્ઞાન ના વખતે જે બોલો છો, આપ જે જ્ઞાન ના શબ્દો બોલો છો એ પછી ટેપ રેકોર્ડિંગ કરીને પછી એ બોલ્યા કરે, એટલે ઉઠતું લોકો ચોખ્ખા પણ મુકાય, એટલે આપડે ટેપ રેકોર્ડ કરવા દેતા નથી, છતાં કહી જાય આપડે એને જવાબદારી નથી, જ્ઞાન જોખમ છે, આત્મા પ્રાપ્ત કરવો શબ્દ છે એની પાસે જ્ઞાનાજ્ઞે થી પાપો વસ્તીભૂત થાય, શું થાય છે બીજું શું થાય છે, આત્મા બે જુદા પડી જાય, બીજું શું થાય છે કે ભગવાન ની કૃપા ઉતરે છે એટલે નિરંતર જાગૃતિ ઉભી થઈ જાય અને પ્રજ્ઞા શરૂઆત થઈ જાય, એટલે તમારે જયારે ઈચ્છા હોય ત્યારે કેવું અહીંયા આગળ બેન ને કેજો, આ બધા થઈ ગયેલું છે એટલે બધાને ચાલે, એલર્જી હોય તો એમનો પુણ્ય જાગે ને, એલર્જી હોય તો પુણ્ય જાગે ને એમનું. ભગવાન શબ્દ બધા જે આ બે ચાર બધા બહાર બધા ભગવાન કેવડાવે છે, કેવાય છે, એ ભગવાન શબ્દ કેમ લગાડે છે? ભગવાન તો મહાવીર થઈ ગયા, કૃષ્ણ થઈ ગયા, તો એ પૂછ્યું છે એમને. ના પણ અહીં ભગવાન નથી, આ દાદા ભગવાન, આ દાદા ભગવાન આ તો જ્ઞાની પુરુષ છે, અહીં નથી. અહીં તો હું તો આ બધાનો આખા બધાનો આખા જગત નો શિષ્ય છું. શું છું? અને જ્ઞાની પુરુષ છું. મય પ્રગટ થયેલા છે એ દાદા ભગવાન છે. હું આમ કરી નમસ્કાર કરું છું. મય પ્રગટ થયા છે 14 લોક નો નાથ છે એ જ દાદા ભગવાન. એટલે એ પૂછે તો ખબર પડે, ના પૂછે તો હજી બિચારા ગુસે જ કરે. તો આજે વાંચે એટલે પૂછે, અમને પૂછે કે આ ભગવાન કોણ છે, એટલે અમને પૂછે. એટલે અમે તો કઈ અમને બહુ માલુમ નથી, પણ હવે આપડે તો આ રૂબરૂ જઈએ તો આપડે મેં કીધું કોઈ વખત ખુલાસો કરી લઈશું એમ. તો આમ કોઈ એમને પૂછે કે આ ભગવાન કેમ કે છે, એટલે કે મને તો કેવો ખુલાસો. હા બરોબર, ભગવાન શું છે કોઈ જાણતું નથી. કલ્પના ના ઉભા કરેલા તેવા અહીંથી દેખાતા નથી, એટલે શંકા કરે છે. બરાબર, પૂછતા કે પૂછે કેજો કે ભાઈ એ પોતે. દાદા પણ વાત એવી છે, એ મારા મિત્ર થાય, હા કિનુભાઈ છે મારા. ભગવાન શબ્દ નો ખુલાસો સાંભળ્યા પછી એને કોઈ વિકલ્પ રહેતો નથી, પણ બહાર જે છે તેને બીજા માણસો ભરતા કરતા ને પૂછે, એટલે એ કે ખુલાસો કરી શકે નહીં. એટલે એ વસ્તુ નો જરા કોઈ અવાજ તો પૂછવા માટે આવ્યા હોય ને, એને જો બરોબર જો ખુલાસો થઈ જાય તો બહાર ના માણસો ને બહુ મોટો ઉપકાર થશે. કારણ કે એ લોકો પેલા રજનીશ ભગવાન જોડે જોડી દે છે, એટલા માટે મારે પૂછવું પડે. રજનીશ ભગવાન જોડે આપણે જોડી જાય, એટલે કે મારે ખાસ પૂછ્યું. રજનીશ સાહેબ બધા ભગવાન હિંમત જેવા લગતા દેવું.